મહાપ્રભુજીના ગ્રંથો ભણવા માટે પધાર્યા હતા. તો આવા પ્રાચીન વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીની વાણીને, મહાપ્રભુજીના ગ્રંથોને એકદમ આત્મસાત કર્યા હતા અને તેથી એ પ્રભાવ એમના જીવનમાં પ્રકટ થતો હતો. અત્યારે આપણું એ દુર્ભાગ્ય છે કે ષોડશ ગ્રંથ, જેને આપણે પુષ્ટિમાર્ગનો એકડો કે કક્કો કહી શકીએ, એ પુષ્ટિમાર્ગમાંથી નદારદ છે. આ પુષ્ટિમાર્ગ એક એવી સ્કૂલ ચલાવી રહ્યો છે કે જેમાં કક્કો કે બારાખડીના જ્ઞાન વગર સીધી જ એમએ, બીએડ, બીકોમ, એમબીબીએસની ડિગ્રીઓ આપવામાં આવે છે. અને એ કેટલું ખતરનાક સ્કૂલ કહેવાય એ તમે સમજી શકો છો. ભારતમાં એવી ઘણી બનાવટી યુનિવર્સિટીઓ ચાલે છે કે જે તમને ઘર બેઠા ડિગ્રીઓ સપ્લાય કરે, એમાં તમને ન તો ક્લાસમાં જવાનું હોય, ન કોઈ ચોપડીમાં ભણવાની હોય, ન કોઈ પરીક્ષા આપવાની હોય, બસ પૈસા આપો એટલે તમારા ઘર બેઠા ડિગ્રી આવી જાય. તો આ કોઈક એ જાતની આપણે સ્કૂલ ચલાવી રહ્યા છીએ પુષ્ટિમાર્ગમાં, કે જેમાં એડમિશન તો અપાય છે, ફી વસૂલ કરાય છે અને સીધી ડિગ્રી આપી દેવામાં આવે છે. એની ન કોઈ ક્લાસ લાગે છે, ન એ વિદ્યાર્થીઓને કોઈ કક્કો શીખવવામાં આવે છે કે ન કોઈને એકડો ઘૂંટવામાં આવે છે. તેમ છતાં પણ બધા એકદમ પીએચડી થઈ ગયેલા હોય ને એવા વેશમાં બધા લોકો ફરે છે. તો આ દુર્ભાગ્ય છે આપણું. ફરીથી પ્રૌઢ શિક્ષણ ચલાવવાની જરૂર છે. ગ્રેજ્યુએટ થયેલાને કે એમબીબીએસ થયેલાને કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલાને કે ડૉક્ટરેટ થયેલાને પણ એકડો ઘૂંટવા બેસવાની જરૂર છે. આજે પુષ્ટિમાર્ગના અંદર ઘણી બધી સંસ્થાઓ છે, જે મંદિરો દેવાલયો ચલાવે છે, ઘણી બધી સામાજિક કાર્યોની સંસ્થાઓ છે, પરંતુ એ સંસ્થાના ટ્રસ્ટીઓ છે એમને ષોડશ ગ્રંથના નામનો પણ અતો પતો નથી. તેમ છતાં પણ એ સંપ્રદાયના ડ્રાઈવરની સીટ ઉપર બેઠા છે, તો આપણે એમાં ક્યાં જઈને ને પડશું એવા ડ્રાઈવરોની વાહનમાં, એ સમજાતું નથી. એટલે આ બધું વિચારણીય છે આજના સંદર્ભમાં, કે જેમને ષોડશ ગ્રંથની ખબર નથી, એ સિદ્ધાંતોની સમજ નથી, એ અત્યારે સંપ્રદાયના ઝંડાને લઈને ને દોડી રહ્યા છે. તો એ સંપ્રદાય બહુ ઘાતક છે. એવી ગાડીમાં આપણે સવાર ન થવું. આપણે દીનતાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને બીજું કોઈ ન ભણાવી શકે તો ગ્રંથના માધ્યમથી આપણે સ્વયં ઘરમાં બેસીને અભ્યાસ કરવો જોઈએ, જેથી આપણે કમસે કમ ખાડામાં પડીએ નહીં, અથવા તો કોઈ આપણને ઉપરનો ઓઢાડીને ટ્રસ્ટી બનાવી દે તો બીજાને ખાડામાં પાડવામાં નિમિત્ત આપણે ન બનીએ, એટલી પણ આપણે સાવધાની રાખવી જોઈએ. તો દ્વારકેશજી આપણે જે ષોડશ ગ્રંથનું મહાત્મ્ય સમજાવે છે તે અનુસાર ષોડશ ગ્રંથમાં જેમ યમનાષ્ટકમ આરભ્ય સેવા ફલમ ઉદાહરતા, એમ યમનાષ્ટક છે એ ષોડશ ગ્રંથનો મંગલાચરણ છે એમ આપણે કહી શકીએ. હવે વિચારણીય છે, યમનાષ્ટકના પ્રાકટ્યનો જે ઇતિહાસ છે એને આપણે જોઈએ તો પણ આપણને એમ થાય કે શ્રી મહાપ્રભુજીએ બહુ આરંભના સમયમાં યમનાષ્ટકને પ્રકટ કર્યું હશે. પરંતુ ઐતિહાસિક દૃષ્ટિથી શ્રી મહાપ્રભુજીનો તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથ છે એ સૌથી પહેલાં પ્રકટ થયેલો ગ્રંથ છે. એ ગ્રંથ પણ એક વખત શ્લોકના રૂપમાં પ્રકટ કર્યો શ્રી મહાપ્રભુજીએ અને પછી એને સરળ કરવા માટે એ જ શ્લોકો ઉપર પોતે પણ વ્યાખ્યાન પ્રકટ કરી છે. યમનાષ્ટક બહુ પાછળથી પ્રકટ થયો. ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના યમનાષ્ટક ગ્રંથને અગ્રતા આપવાનું કારણ ષોડશ ગ્રંથની ક્રમસંગતિ બતાવનારા ત્રણ ગ્રંથો છે. દ્વારકેશજીનો છે, પુરુષોત્તમજીનું પણ છે, શ્રી હરિરાયજીની પણ ક્રમસંગતિ છે. એ વિષયમાં બધા એક વાત સમજાવે છે કે કોઈપણ કાર્યના અંદર મનુષ્ય જોડાય તો એ કાર્યના અંદર કરવા માટેની યોગ્યતા એમાં આવી હોય કે ન આવી હોય, પરંતુ કાર્યના અંદર પ્રતિબંધક જે વસ્તુઓ હોય, જેને કારણે એ કામ અટકતું હોય, એવા દોષ હોય કે એવી ઉણપ હોય, એ દૂર થવી બહુ જરૂરી છે. એટલે જેમ એક કહેવત છે, ભૂખે ભજન ન હોય ગોપાલા, યે લે તેરી કંઠી માલા. કોઈ વ્યક્તિને આપણે ભજન કરવાનો કે પાઠ કરવાનો કહીએ પણ પેટમાં એવી ભૂખ લાગી હોય કે એને ક્યાંય પોતાનું મન લાગે નહીં, ત્યારે પહેલાં એને ભોજન આપણે કરાવીએ છીએ. આપણે પણ બીજાને કરવા કરતાં આપણે સ્વયં પણ આપણું દૃષ્ટાંત લઈએ તો એવી સ્થિતિ હોય. તો જે કારણે કાર્ય અટકતું હોય, જેને કારણે કાર્યમાં કોઈ વિક્ષેપ આવી શકતો હોય કે અધવચ્ચે કાર્યને મૂકી દેવું પડવાની પરિસ્થિતિ આવતી હોય, એને દૂર કરવું બહુ જરૂરી છે. અને એ દૂર કરવા માટે વ્યક્તિ કોઈ વખતે સ્વયં સમર્થ હોય, કોઈ વખતે એને કોઈના સહારાની જરૂર પડી શકે છે. એટલે યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદી રતિ. સૌથી પ્રથમ સ્થાન યમનાષ્ટકને આપવાનું એક કારણ આ છે કે ભક્તિમાર્ગની અંદર જે પ્રવેશ પ્રાપ્ત કરી રહ્યો છે એ જીવના અંદર રહેલા દુરિત જે છે, દોષ છે, પાપ છે, ભક્તિમાર્ગ વિરોધી ભાવો છે, એનો નાશ થવો બહુ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી એ પ્રતિબંધો એના અંદર રહેશે ત્યાં સુધી ભક્તિમાર્ગમાં એની ગતિ શક્ય નથી. એટલે સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. તો મુકુંદમાં રતિ એટલે ભક્તિ પ્રકટ થવાને આડે આવનારા જેટલા પણ પ્રતિબંધો છે એ પ્રતિબંધો દૂર થવા જરૂરી છે. અને એ દૂર થવામાં શ્રી યમુનાજી પુષ્ટિજીવને સહાયક બની શકે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ભક્તિની અંદર જે નિર્ગુણ ભક્ત છે લીલાના, એવા શ્રી યમુનાજીની સ્તુતિ કરીને એમાં એમના અંદર પ્રભુના અષ્ટવિધ ઐશ્વર્યોનું નિરૂપણ કરતાં એ વાત સમજાવી છે કે કદાચ પ્રભુના લાયક આપણે સીધા ન બની શકીએ, પરંતુ શ્રી યમુનાજીની કૃપાથી યમુનાજીમાં એ સામર્થ્ય છે કે આપણને એ પ્રભુના લાયક બનાવી અને પ્રભુ સન્મુખ આપણને લઈ જઈ શકે. એટલે આરંભમાં યમનાષ્ટકનું નિરૂપણ કર્યું છે. નિર્ગુણ ભક્તનો અર્થ એ છે કે ભગવાનની ભક્તિની અંદર જેમણે ભગવાન પાસેથી કોઈ પણ જાતની હઠ, જિદ્દ, યાચના કે કામના કોઈ જાતની કરી ન હોય, પ્રભુએ જેવી રીતે રાખ્યા તેવી રીતે રહ્યા, પ્રભુએ જે સૌભાગ્ય એમના તટ ઉપર લીલા કરી અને આપ્યું કે એમના જલમાં સ્નાન વગેરે કરીને આપ્યું, તો એ સૌભાગ્ય આપે માણ્યું અને જે વખતે પ્રભુએ એવી ઈચ્છા ન રાખી તો તટસ્થ રહી ગયા, એમની ઈચ્છાને અનુકૂળ થયા. એમ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિનો જે આદર્શ છે એ શ્રી યમુનાજીએ પ્રકટ કર્યો. અને એ યમુનાજીના સ્વભાવને જો આપણે સમજી શકીએ તો પુષ્ટિજીવના અંદર પણ એનો કોઈ અંશ આવે અને એ પણ યમુનાજી જેવી નિર્ગુણતા છે પ્રાપ્ત કરી શકે. ફરીથી આમાં સમજવાની વાત એ છે કે અવતાર કાલમાં ભગવાન કોઈ યોગ્યતાની અપેક્ષા નથી રાખતા. એટલે જે વિરોધી ભાવ ધરાવતા હતા એવા અસુરો છે, દુષ્ટ સાધન જીવો, રાક્ષસો, પૂતના, કંસ, શિશુપાલ વગેરે, એમનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. કેમ કે ભગવાને નક્કી કર્યું છે કે મને ઉદ્ધાર જ કરવો છે આ પ્રકટ થઈને, તો જે આવ્યા એમનો ઉદ્ધાર કર્યો. એટલે યોગ્યતાનો વિચાર ભગવાને ત્યાં નથી કર્યો. અનવતાર કાલમાં ભગવાનનો આવો સંકલ્પ નથી હોતો. એટલે જ્યારે પ્રભુ પ્રકટ નથી બિરાજતા ત્યારે પ્રભુની એવી ઈચ્છા હોય છે કે જીવાત્મા સ્વયં પહેલાં કંઈક સાધન કરે, ઉપાય કરે, મહેનત કરે, તેના પછી હું એમના સાધન પ્રમાણે એમને ફલદાન કરું. એટલે પ્રભુની આવી દ્રષ્ટિ કે વલણ હોવાને કારણે અનવતાર કાલમાં આપણા ઉપર પ્રભુ તરફ આગળ વધારવાનો એક ફરજ આવી જાય છે, એ જાતની જવાબદારી આપણા ઉપર આવી જાય છે. એટલે પ્રભુને આપણે કોઈ એવી ફરિયાદ નથી કરી શકતા કે વ્રજભક્તો કે તે વખતના અવતાર કાલના જીવોનો જેમ ઘર બેઠા વગર મહેનતે ઉદ્ધાર આપે કર્યો એમ કલિકાલમાં પણ આપ કરી દો, એવી અનન્યા શક્તિ પ્રકટ કરી દો, એવું મહાત્મ્ય દૃઢ કરી દો, એ પ્રભુ પાસે અત્યારે આપણે અપેક્ષા રાખી નથી શકતા. એટલે શ્રી મહાપ્રભુજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જેમ યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવૈ, તો કૃતાર્થતા વ્યસન પર્યંત બતાવી છે. આ વાત બહુ સમજવાની છે આપણા માટે. પ્રેમ, રુચિ, પ્રેમ, આસક્તિ અને વ્યસન એમ ભક્તિ માર્ગના અંદર ઉત્તરોત્તર વધતી આ ચાર અવસ્થાઓ છે. શ્રી મહાપ્રભુજી કૃતાર્થતા શબ્દનો પ્રયોગ કરીને આપણને એ સમજાવી રહ્યા છે કે વ્યસન પર્યંત ભગવાનની કોઈ વધારાની અપેક્ષા નહીં રાખતા કે કૃપા કરશે. વ્યસન પર્યંત તમારે કરવાનું છે, પછી ભગવાન કરશે. આપણે ચક્કર આવી જાય વાત સાંભળીને, પણ મહાપ્રભુજી આ વસ્તુને આ રીતે જ સમજાવે છે. કૃતાર્થતાનો મતલબ એ છે કે જે કરવાનું છે તે તમે કરી છૂટ્યા, એટલે કરવાની જવાબદારી જે આપણને આપી છે એ આપણે જો કરી ચૂક્યા છીએ તો આપણે કૃતાર્થ થયા. અને કરવાની જવાબદારી શું છે કે વ્યસન પર્યંત તમે તમારા ભાવને પ્રભુ તરફ વધારો, તે પછી હવે પ્રભુનો વારો આવે છે કંઈક કરવાનો. એટલે ઘણા લોકો એવા સહજ ભોળા ભાવથી ઘણી વખતે એવી વાત કરતા હોય છે, કંઈક એવી કૃપા કરો કે મન લાગી જાય, કંઈક એવી કૃપા કરો કે ઠાકોરજી સાનુભાવતા જતા આવે, કંઈક એવી કૃપા કરો, ઉપાય બતાવો કે કંઈ 84-252 જેવું આપણને અવસ્થાઓ સિદ્ધ થઈ જાય. પણ અહીંયા કોઈ કૃપાનું કામ નથી, કેમકે એ કૃપા તો બીજરૂપ ભગવાને આપણા અંદર સ્થાપિત દીધેલી છે, એટલે હવે બીજી કોઈ કૃપાને પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તમે એ કૃપાના બીજને આપણે જેટલું સિંચન આપીએ, એનું રક્ષણ કરીએ, એનું પોષણ કરીશું, તો એ બીજ સ્વયં અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત થશે, અને સ્વયં એ પોતાના સ્વભાવથી વ્યસન પર્યંત વિકસિત થશે. એમાં યદી કોઈ કૃપાની વાટ જોઈને બેસશે તો એનું રહેલું બીજ છે એ પણ બની શકે કે બિચારું શાંત થઈ જાય અને એ વૃક્ષે બદલવાની જગ્યાએ બોન્સાઈ બનીને નાનકડું ટચુકડું એક છોડ બની જાય. એટલે શ્રી અમનાજીની કૃપા એ સમસ્ત દુરિતનો ક્ષય કરનારી છે, અને એ ક્ષય થયા પછી પુષ્ટિમાર્ગની અંદર, ભક્તિ માર્ગમાં પુષ્ટિજીવ છે એની ગતિ નિર્બાધ થઈ શકે, પછી એમાં કોઈ પણ જાતનું વ્યવધાન ન આવી જાય, એમ શ્રી મહાપ્રભુજીનો આશય છે. એટલે પ્રાચીન આચાર્યોએ યમનાષ્ટકને 16 ગ્રંથના એકદમ પ્રથમ સ્થાનમાં સ્થાપિત કર્યું છે. 16 ગ્રંથમાં યમનાષ્ટક પછી બીજો ગ્રંથ બાલબોધ છે. આજે તમને કોઈ કહ્યું હશે કે એની પરીક્ષા જેવું પણ કંઈક રાખેલું છે આપણે, તો અહીંયા ઘણા વખતથી આપણો પ્રવચનમાલા ચાલી રહી છે, ઘણા બધા વિષય અને જે અભ્યાસ કરાવનારા છે એ હવે શ્રોતા બને, કેમકે મહાપ્રભુજી જેમ તનુજા વિત્તજાને અલગ સહન નથી કરી શકતા, એ મહાપ્રભુજીની નવદા ભક્તિમાં શ્રવણ અને કીર્તન એ અલગ અલગ નથી. શ્રોતા છે એ વક્તા બને, વક્તા છે એ શ્રોતા બને. આ વક્તાની અંદર એક શ્રોતા છુપાયેલો છે, પ્રકટ થાય શ્રવણ કરી કરીને, શ્રોતાની અંદર એક, વક્તાની અંદર એક શ્રોતા પણ છુપાયેલો છે જે ભણાવતા ભણાવતા પછી શ્રવણનો પણ લાભ લે. તો જે શ્રોતામાં વક્તા પ્રકટ ન થઈ શકે તો એણે કરેલું શ્રવણ વિફલ છે. જે શ્રોતા વક્તા ન બની શકે એને ભણાવવાની પદ્ધતિ ખોટી છે, અથવા ગલત વ્યક્તિને એણે પકડ્યો છે એમ સમજવું જોઈએ. તે જ રીતે જે વક્તા સાંભળી ન શકે તો એણે ખોટું ભણ્યું છે. એમ શ્રવણ અને કીર્તન એ બંને ચક્રવત ચાલવું જોઈએ, એ દૃષ્ટિથી આપણે પણ એવો થોડો પ્રયાસ કરીશું કે હવે જે લોકોએ અભ્યાસ કર્યો છે એ લોકો સ્વયં પણ એનું નિરૂપણ કરતા થાય. એટલે કંઈક થોડો સમય, અડધો પોણો કલાક જેવું આપણે અંતમાં બાલબોધનું પ્રશ્નોત્તરી જેવું રાખીશું. વિશેષ તો નિરૂપણ તમે જ કરશો, એટલે અત્યારે એના વિષયોનું નિરૂપણ કરવાનો કોઈ હેતુ નથી. પણ સંક્ષેપમાં આપણે એટલું કહી શકીએ કે શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથને પુષ્ટિમાર્ગની એક ચારણીની સમાન રાખ્યું છે. આપણે અનાજ સાફ કરીએ એમાં કચરો નીકળી જાય અને અનાજ આપણું છે એ શુદ્ધ બચી જાય, અથવા શુદ્ધ નીકળી જાય અને ચારણીની અંદર કચરો રહી જાય, એ જેવું જેમાં જેટલી મિલાવટ છે તે પ્રમાણે આપણે નક્કી થાય. તો બાલબોધ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીએ એવી ચારણીના રૂપમાં મૂક્યું છે કે જેનાથી પુષ્ટિમાર્ગમાં પ્રવેશનાર એ વાત સમજી શકે કે આ માર્ગ છે એ ક્યાં પહોંચાડે છે અને કઈ વસ્તુને પ્રાપ્ત નથી કરાવતું. કેમકે માર્ગ છે અથવા સંપ્રદાય જે છે એ દરેક વસ્તુ દરેક જગ્યાથી મળી નથી શકતી એવી અપેક્ષા તમે ન રાખી શકો. એટલે સંપ્રદાયની પોતાની કોઈ કંઈક મર્યાદા પણ છે, ઘણું સામર્થ્ય હોવા છતાં, ઉત્તમ હોવા છતાં પણ એની કોઈક મર્યાદા છે. એ મર્યાદા શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથથી બતાવી છે કે જો પુષ્ટિમાર્ગની અંદર પ્રવેશ કરવા ઈચ્છનાર લૌકિક સુખની અપેક્ષા રાખીને કે સ્વર્ગાદી સુખની અપેક્ષા રાખીને કે મોક્ષ વગેરે ફલોની અપેક્ષા રાખીને કે ધર્મ અર્થ કે કામ સંબંધી અપેક્ષા રાખીને યદિ આવશે તો એવું કંઈ પણ પુષ્ટિ સંપ્રદાયની અંદર કે આ કૃષ્ણના માર્ગમાં ઉપલબ્ધ નહીં થાય, એ નિરાશ થશે. એટલે એવા લોકોને પુષ્ટિ માર્ગથી દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ પ્રકટ કર્યો છે. સંક્ષેપમાં એમ કહી શકીએ કે પુષ્ટિ માર્ગ શું નથી એ સમજવું હોય તો બાલબોધ ગ્રંથથી વધારે ઉત્તમ ગ્રંથ બીજો કોઈ ન હોઈ શકે. જ્યારે આ વાતને આપણે સમજી જઈએ ત્યારે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંતનું નિરૂપણ કર્યું છે. એટલે પુષ્ટિ સિદ્ધાંતમાં કૃષ્ણ સેવાનું સ્વરૂપ શું છે, કૃષ્ણ સેવાની સાધન અવસ્થા અને ફલાવસ્થા શું છે, કૃષ્ણ સેવા કરતાં કરતાં ફલને પ્રાપ્ત કરનાર જે સેવા કરનાર વ્યક્તિ છે, ભક્તિ માર્ગી છે, એને મધ્યપાતી ફલના રૂપમાં સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધરૂપી ફલ પ્રાપ્ત થાય છે. જ્ઞાન માર્ગનું જે સર્વોત્કૃષ્ટ ફલ છે એ ભક્તિ માર્ગીને અવાંતર ફલના રૂપમાં ફ્રી ગિફ્ટના રૂપમાં પ્રાપ્ત થાય છે, એમ ભક્તિ માર્ગનો ઉત્કર્ષ આપણે સમજાવ્યો. સાથે સાથે કૃષ્ણ સેવા જે આ જગતની અંદર આપણે રહી અને કરી રહ્યા છીએ એ જગતનું શું સ્વરૂપ છે, સેવા કરતા જે જીવાત્મા છે એનું પરબ્રહ્મની તુલનામાં અને આ જગતના સંદર્ભમાં શું સ્વરૂપ છે, તે સિવાય